श्री पद्म पुराण उत्तरखंड अध्याय 31 गृहस्थ आश्रम नी प्रशंसा तथा दान धर्म नो महिमा। श्री महादेव जी कहे छे, हे देवी सांभळो, हवे हूँ धर्म ना उत्तम महात्म्य नु वर्णन करीश, जेनु श्रवण करवाथी आ संसार मा फरी जन्म थतो नथी। धर्म थी अर्थ काम अने मोक्ष त्रणेय नी प्राप्ति थाय छे, तेथी जे धर्म माटे चेष्टा करे छे तेज विशेष रूपे विद्वान मानवामां आव्यो छे। श्लोक आ प्रमाणे छे, धर्मा दर्थम च कामम च मोक्षम च त्रितयम लभेत तस्मार्धम तस्माद् धर्मम समीहेत विद्वान सबहुधा स्मृतः। 75 अध्यायनो બીજો શ્લોક। જે કદી નિંદિત કર્મમાં પ્રવૃત્ત થતો નથી તે ઘેર પણ પાંચે ઇન્દ્રિયોના સંયમ રૂપી તપ કરી શકે છે। જેની આસક્તિ દૂર થઈ ગઈ છે તેના માટે ઘર પણ તપોવન જેવું જ છે, તેથી ગૃહસ્થાશ્રમને સ્વધર્મ કહેવાયો છે। ગૃહે અપિ પંચેન્દ્રિય નિગ્રહસ્થ પરસત્વ કુત્સિતે કર્મણિ યહ પ્રવર્તતે નિવૃત્તા નિવૃત્તત રાગસ્ય તપોવનમ ગૃહમ ગૃહ આશ્રમો અતો ગદિતઃ સ્વધર્મઃ। 75 અધ્યાયનો 8મો શ્લોક। હે ગિરિરાજકુમારી, જેમણે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી નથી તેમના માટે આ ગૃહસ્થ આશ્રમને પાર કરવો કઠણ છે। તેઓ આ શુભ અને શ્રેષ્ઠતમ આશ્રમનો વિનાશ કરી નાખે છે। બ્રહ્મા વગેરે દેવતાઓએ મનીષી પુરુષોને માટે ગૃહસ્થ ધર્મને બહુ જ ઉત્તમ કહ્યું છે। સાધુ પુરુષ વનમાં તપસ્યા કરીને જ્યારે ભૂખથી વ્યથિત થાય છે ત્યારે સદા અન્નદાતા ગૃહસ્થના ઘેર આવે છે। તે ગૃહસ્થ જ્યારે ભક્તિપૂર્વક તે ભૂખ્યા અતિથિને અન્ન આપે છે ત્યારે તેની તે તપસ્યામાં ભાગ લઈ જાય છે। તેથી મનુષ્ય બધા આશ્રમોમાં શ્રેષ્ઠ આ ગૃહસ્થ આશ્રમનું સદા પાલન કરે છે અને એમાં જ મનવાંછિત ભોગોનો ભોગ કરીને અંતમાં સ્વર્ગમાં જાય છે, એમાં જરા પણ સંદેહ નથી। હે દેવી, સદા ગૃહસ્થ ધર્મનું પાલન કરવાવાળા મનુષ્યોની પાસે પાપ કઈ રીતે આવી શકે છે? ગૃહસ્થાશ્રમ પર પરમ પવિત્ર છે, ઘર સદા તીર્થ જેવું પાવન છે। આ પવિત્ર ગૃહસ્થાશ્રમમાં રહીને વિશેષ રૂપે દાન આપવું જોઈએ। અહીં દેવતાઓનું પૂજન થાય છે, અતિથિઓને ભોજન અપાય છે અને થાકેલા મુસાફરોને વિશ્રામનું સ્થાન મળે છે, તેથી ગૃહસ્થાશ્રમ પરમ ધન્ય છે। ગૃહાશ્રમ પુણ્યતમ સર્વદા તીર્થવદ ગૃહમ અસ્મિન ગૃહાશ્રમે પુણ્યે દાનમ દેયમ વિશેષત દેવાનામ પૂજનમ યત્ર અતિથિનામ તુ ભોજનમ પથિકાનામ ચ શરણમતો ધન્ય તમો મત। 75 અધ્યાયનો 12મો 13મો શ્લોક। એવા ગૃહસ્થ આશ્રમમાં રહીને જે લોકો બ્રાહ્મણોની પૂજા કરે છે તેમને આયુષ્ય ધન અને સંતાનની કદી ઉણપ હોતી નથી। શુભ સમય આવે ત્યારે ચંદ્રદેવની પૂજા કરીને નિત્ય નૈમિતિક કર્મોનું અનુષ્ઠાન કર્યા પછી પોતાની શક્તિ અનુસાર દાન આપવું જોઈએ। દાન દ્વારા મનુષ્યના પાપ અવશ્ય નાશ પામે છે। દાનના પ્રભાવથી આ લોકમાં અભિષ્ટ ભોગોનો ભોગ કરીને મનુષ્ય સનાતન શ્રી વિષ્ણુને પ્રાપ્ત થાય છે। જે અભક્ષ ભક્ષણમાં પ્રવૃત્ત રહેનાર ગર્ભસ્થ બાળકની હત્યા કરનાર ગુરુપત્ની સાથે સંભોગ કરનાર તથા અસત્ય બોલનારા બધા નીચ યોનિમાં જન્મ લે છે। જે યજ્ઞ કરાવવાનો અધિકાર નથી એવા મનુષ્ય પાસે જે યજ્ઞ કરાવે, લોકનિંદિત પુરુષ પાસે યાચના કરે, સદા ક્રોધિત રહે, સાધુઓને દુઃખી કરે, વિશ્વાસઘાત કરે, અપવિત્ર રહે અને ધર્મની નિંદા કરે, આ બધા પાપો કરનાર મનુષ્યનું આયુષ્ય શીઘ્ર ક્ષીણ થઈ જાય છે એવું જાણીને પાપનો સર્વથા ત્યાગ કરીને વિશેષ રૂપે દાન કરવું જોઈએ। અધ્યાય 31મો સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।